પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપને પધરાવવાનું છે. એટલે એ પુષ્ટ થવાનો જે પ્રકાર છે એ ભગવાનનો એક, જેમ નંદરાયજીના ઘરમાં પ્રાકટ્ય થયું છે તેવી રીતે સેવા કરતાના ઘરમાં એ નંદાલય છે અને એના નંદાલયમાં એ પ્રભુનું પ્રાકટ્ય થઈ રહ્યું છે એવી ભાવનાથી એક એક નંદોત્સવનો પ્રકાર શ્રી મહાપ્રભુ ગોસાઈજી બતાવે છે આપણને. તે પછી પ્રભુની જેમ જેમ લીલાઓ આગળ વધે છે અને પ્રભુએ વ્રજભક્તોને જેવી રીતથી પોતાનો સ્વાનુભવ આપ્યો હતો, એમનો સૌભાગ્ય પ્રદાન કર્યું હતું, એ જેટલી પણ લીલાનો ક્રમ છે એ બધો જ આ પ્રભુ આ સેવા કરતાને એ આનંદનો અનુભવ કરાવે એવી શુભકામના સાથે એ ભાવનાઓ એ સેવ્ય સ્વરૂપમાં સ્થાપિત કરવાની ગુરુને આદેશ આપ્યો છે. અને એ પ્રણાલી પછી જ્યારે ઠાકુરજી એના માથે પધારે છે તે વખતે શ્રી પ્રભુચરણ ત્યાં નિરૂપણ કરે છે કે હવે આ જેનું જે સ્વરૂપ છે એ અયમ સાક્ષાત નંદાત્મજ શ્રી કૃષ્ણ, એવી જાતની બુદ્ધિ સ્થાપિત કરી અને એ ભગવત સ્વરૂપને ત્યાં પધરાવવું જોઈએ. આગળ પછી પ્રભુ સેવા કરતાની ભાવના અનુસાર અને અધિકાર અનુસાર એને બધા ફલદાન કરશે. આવું એક પ્રકાર છે. એમાં સ્નાન, શૃંગાર, તિલક, તુલસી સમર્પણ, રાજભોગ ધરવા, ઠાકુરજીને કીર્તન કરવા, આ આખી પ્રણાલી એક સમયની સેવા જેને આપણે કહી શકીએ એ વિધિની અંદર બતાવવામાં આવી છે. શ્રી ખાસ કરીને વિધિનું જે મુખ્ય મહત્વ છે એ શ્રી મહાપ્રભુજીના સંબંધનું સ્થાપન. ભગવાન તો સર્વાત્મા છે, દેવાધિદેવ છે, જીવાત્મા છે, જીવ માત્રના છે, એ સ્વામી છે, એ તો ભગવાનનું એક બહુ સર્વસામાન્ય સ્વરૂપ છે. પણ પુષ્ટિમાર્ગમાં મહાપ્રભુજીના સંબંધથી આપણે પ્રભુ સુધી પહોંચીએ છીએ. એ સંબંધનું સ્થાપન આ વિધિ દ્વારા ગુરુ કરે એવો આદેશ શ્રી ગોસાઈજી આપણને આપે છે. એટલે ભાઈનો જે પ્રશ્ન છે એ બહુ સૂચક છે કે આજકાલના જે ગુરુઓ છે એ આ વિધિને બહુ ઉપેક્ષા કરે છે અને એની મહત્વ ન સમજીને એને સ્વચ્છંદ રીતે ચરણસ્પર્શ કર્યા એટલે પુષ્ટ થઈ ગયું ને એમ કોઈ ઢીંગલા ઢીંગલીની રમત હોય એટલું મહત્વ આ ભગવત સ્વરૂપને પધરાવવાનું કરી નાખ્યું છે. પણ એ વસ્તુતઃ એમની બહુ બેજવાબદારી છે. પોતાની નિષ્ઠા મહાપ્રભુજીના માર્ગમાં નથી એનું જ માત્ર પ્રદર્શન છે. વસ્તુતઃ તો આ વિધિપૂર્વક પુષ્ટ થઈને ઠાકુરજીને પધરાવવા જોઈએ. અને આપણે એમ કહી શકીએ કે આ રીતે જ્યારે વિધિ સ્વયં ગુરુની નિષ્ઠા ઠાકુરજીને પધરાવવાતી વખતે એ ઠાકુરજીમાં ન હોય તો પછી એના ચેલાઓની શું દશા થાય. તો એ રીતે એ ભગવત સેવા જે કરનારાઓ છે એમની સેવાની અંદર પણ કેટલી આધિદૈવિકતા આવી શકે કે મહાપ્રભુજીનો સંબંધ સ્થાપિત થઈ શકે. પણ હવે આ એક કરુણતા છે અને પુષ્ટિમાર્ગમાં એ ઘણા વર્ષોથી આ ધતિંગ ચાલી રહ્યું છે કે પુષ્ટ થવાના નામે કોઈ વિધિ કરવામાં આવતી નથી અને સ્વચ્છંદતાથી પોતાનો માર્ગ હોય એમ ખિસ્સામાંથી રાખ કાઢીને બાવાઓ આપતા હોય એની માફક ઠાકોરજી પધરાવી પધરાવીને બધા આપી રહ્યા છે. એક બે જગ્યાએ તો એવી દુર્ઘટનાઓ પણ થઈ ગઈ કે લોટની અંદર અધિક માસમાં ઠાકુરજી પધરાવવાના આવ્યા. મોટે ભાગે ગુરુ તો ઠાકુરજીને અડતા પણ નથી હોતા, ભીતરિયાને એમ કે તપેલીમાં તે એકાદ થાળી ભોગ ધરી દેજો અને ઝાંપી બંધ કરીને પાછળ બીજા દરવાજાથી એમને સપ્લાય કરી દેજો. આ નાટક મોટે ભાગે ચાલતું હોય છે. એવું એક નાટક એક જગ્યાએ થયું. એમાં એક ભાઈ એક ઝાંપીજી આપી ગયા ગુરુને, બીજા દરવાજાએથી કાઢ્યું, પછી સાથે જે બીજા લાઇનમાં ઊભા હતા એમણે કહ્યું કે દર્શન તો કરાવો તારા કહેવા ઠાકુરજી છે, તો એમાંથી ગણપતિ નીકળ્યા. તો ગણપતિને પુષ્ટ કરી દીધા. જુએ તો ખબર પડે ને કે અંદર કોણ છે. તો આવી જાતનું પણ છેતરપિંડી ચાલે છે પુષ્ટિમાર્ગની અંદર. પણ એ વસ્તુ તો બહુ કરુણ ઘટના છે. વૈષ્ણવોએ જાગૃત થઈને ગુરુને ટાઈટ કરવા જોઈએ કે આ રીતનું તમે બધા અધિકાર બધી ફેસિલિટી ભોગવો છો અને પોતાના કર્તવ્ય પ્રત્યે આટલી બધી સ્વચ્છંદતા એ કઈ રીતે આવી જાય છે, આટલી નિષ્ઠાવિહીનતા શા માટે છે. ભક્તિ પેદા કરનારો ગ્રંથ એમ ન કહીને ભક્તિવર્ધિની ગ્રંથ શ્રી મહાપ્રભુજી શા માટે કહી રહ્યા છે? કોણ જવાબ આપે છે? હા, વધારવાના ઉપાયના રૂપમાં ગ્રંથ છે એ તો એનો અર્થ થયો. પણ મારો પ્રશ્ન એ નથી, ભક્તિને પેદા કરવાના ઉપાય શા માટે મહાપ્રભુજી નથી બતાવ્યા? હા બેન, ચશ્માવાળા બોલો. બહુ સુંદર. ભક્તિનું બીજ ભગવાને કૃપા કરીને આપણા અંદર મૂક્યું છે એટલે ભક્તિને પેદા કરવાનો ઉપાય નથી, વધારવાનો ઉપાય છે. ભક્તિ કોઈ પેદા ન કરી શકે ભગવાન સિવાય. એટલે શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, હું પણ ભક્તિને ઉત્પન્ન નથી કરી શકતો, જો ભગવાને ભક્તિ સ્થાપેલી છે તો એને હું વધારવાના ઉપાય કંઈક બતાવી શકું છું. બહુ સુંદર. હવે ચીલા ચાલુ પ્રશ્ન ફરીથી, આ ગ્રંથ કોના માટે પ્રકટ થયો છે? પુરુષોત્તમ જોશી. પુરુષોત્તમ જોશીએ શ્રી મહાપ્રભુજીને કંઈક પ્રશ્ન કર્યા હતા જેનું સમાધાન. તમે ગ્રંથ પરિચય લઈને બેઠા નથી ને? કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો? અને મહાપ્રભુજીએ બેમાંથી એકે ન બતાવીને ભક્તિ માર્ગ બતાવ્યો. એના માટે સંસ્કૃતમાં એક કહેવત છે, આમરાન પૃષ્ઠે કોવિદારાન વ્યાચેષ્ટે, પૂછ્યું કે આંબાનું શું છે અને વ્યાખ્યા કરી કે કેળાને શું વસ્તુ છે. એટલે પ્રશ્ન કંઈક છે અને ઉત્તર કંઈક આપ્યો. અને કેમ કે દૈવી જીવ હતા, પુષ્ટિજીવ હતા, ભક્તિના અધિકારી હતા, એટલે શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની બતાવી. ભક્તિ શબ્દનો અર્થ બતાવો. ભજ, હા બહુ સરસ, હા ફરીથી જરા સાંભળી લો, બહુ સુંદર ઉત્તર છે. ભજ, ભક્તિનો ભજ ધાતુ છે, ભજ ધાતુ એટલે સેવા, અને તીન પ્રત્યે લાગવાથી સ્નેહપૂર્વકની સેવા તે ભક્તિ. બહુ સુંદર. તો આ વ્યુત્પત્તિથી લબ્ધ અર્થ છે, એટલે એનું ગ્રામેટિકલ એનાલિસિસ કરીને એનો રૂટ શું છે અને એના અંદર શું પ્રત્યય લાગ્યા છે એનો અર્થ બતાવ્યો. એક એનો બીજો પારિભાષિક અર્થ છે. હા ગિરીશભાઈ. મહાત્મ જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. બહુ સુંદર. શ્રી મહાપ્રભુજી નિબંધની અંદર આપ આ વચન આપ્યું છે જે નારદ પંચરાત્રનું છે, કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત. તો મહાત્મ જ્ઞાનપૂર્વક, પ્રભુના મહાત્મ જ્ઞાનપૂર્વક પ્રભુમાં સુદ્રઢ સર્વતો અધિક સ્નેહને ભક્તિ કહેવાય છે. બીજ ભાવ એટલે શું? હા માઇક લો, માઇકમાં બોલો જા. અચ્છા એમ જ બોલો, હું રિપીટ કરી દઈશ, માઇક આવશે ત્યાં સુધી સવાર પડી જશે. હા બીજ ભાવ એટલે, બીજ ભાવ એટલે ભગવાને કરેલું વરણ. બીજું કોઈ કંઈ કહેવા માંગશે? એટલે વરણ, એ જ વાત થઈ ને. બીજું કોઈ કહેશે? હા આત્મનિવેદન દ્વારા, પ્રભુના દ્વારા થતો ભક્તનો પુષ્ટિ ભક્તિ માર્ગમાં અંગીકાર, એને બીજભાવ કહે છે. આ પણ એક વ્યાખ્યા છે એની. બીજું કોઈ કંઈ કહેશે? આમાંથી કંઈ પડશે ને, ચિંતા કરવા દે. હા ભક્તો નિશ્ચિંતતા મળે. હા હસમુખભાઈ. બરાબર સમજાયું. એટલે હસમુખભાઈએ એને એનું જ્ઞાપક લક્ષણ બતાવી રહ્યા છે કે બીજ ભાવને આપણે સમજી કેવી રીતે શકીએ. અને એ એના માટે એમનું કહેવું છે કે રુચિથી આપણે બીજ ભાવને સમજી શકીએ છીએ. અશોકભાઈ કંઈ કહેવા માગે છે? ભગવાન દ્વારા સ્થાપિત સૂક્ષ્મ સ્નેહ છે એ બીજ ભાવ છે. બહુ સુંદર આપણને પરિચય મળ્યો છે. આ બધા જે અર્થો છે એ વિભિન્ન દ્રષ્ટિકોણથી કહેવામાં આવેલા છે અને બધા જ આપણા દ્વારા પ્રાચીન આચાર્યો જેના અર્થ કર્યા છે એનાથી સંમત છે. જેમ એક અર્થ એ હતો કે આત્મનિવેદન દ્વારા ભગવાનનો અંગીકાર છે એ બીજ ભાવ છે, એમ એ શ્રી હરિરાયજી એ રીતે પોતે નિરૂપણ કરે છે. વરણ છે ભગવાન દ્વારા સૂક્ષ્મ બીજનું ભક્તિનું સ્થાપન જે કરવામાં આવ્યું છે એ પણ બીજ ભાવ છે. લાલુ ભટ્ટજી સેવા કૌમુદીમાં પ્રમેય રત્નાયણોમાંનું નિરૂપણ કરે છે. તો આ બધા પ્રામાણિક અર્થો છે અને એમાં કોઈ વિરોધ નથી, અલગ અલગ દ્રષ્ટિ છે. આગળ બીજભાવની દ્રઢતાનો સૌથી પહેલો ઉપાય ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ શું બતાવ્યો? હાથ ઊંચો કરીને ત્યાગાત શ્રવણ કીર્તનાત. બહુ સરસ. આનો અર્થ ત્યાગપૂર્વક પ્રભુનું શ્રવણ કીર્તન કરવું. ત્યાગ એટલે અહીંયા શેનો ત્યાગ? હા શિલ્પાબેન, અન્ય માર્ગી સાધનોનો ત્યાગ. અન્ય માર્ગી સાધનોનો ત્યાગ, શાબાશ. પછી કોઈ લૌકિક કામનાઓનો ત્યાગ, અહંતા મમતાનો ત્યાગ. અશોકભાઈ, હે હા, એનો ત્યાગ, આસુરી દ્રવ્યનો ત્યાગ. એ જરા મુશ્કેલ છે હો, બીજું બધું થઈ છે, એને ઓળખવું કેમ? હા, બાકી બધી વસ્તુનો ત્યાગ, વૃથા આલાપ વૃથા વિચારનો ત્યાગ. સાથે સાથે કૃતિ પણ જોડી દો તો વૃથા લાપક ક્રિયા ધ્યાનમ સર્વ થૈવ પરિત્યજે, તો ત્રણેય વાત આવી જાય. સર્વ કર્મના ફલાશક્તિનો ત્યાગ. ફલનો ત્યાગ તો આપણે ન કરી શકીએ, પણ ફલાશક્તિનો ત્યાગ કરી શકીએ. ભગવાને નક્કી જ કરી રાખ્યું તો આપણો ત્યાગ કરવાથી શું થશે, એ તો મળવાનું જ છે. એટલે ફલનો ત્યાગ શક્ય નથી. હસમુખભાઈ, વેરી ગુડ. હજી એક ઓર વાત રહે છે. શું નિષેધ કર્યો છે? આ નિષિદ્ધ આચરણનો ત્યાગ, અન્યાશ્રયનો ત્યાગ. જુઓ આ બધા અર્થો, હે લૌકિક કામનાઓ. બહુ સરસ. જુઓ બધા અર્થો ગ્રાહ્ય છે, પરંતુ ભક્તિવર્ધિની ગ્રંથ જે સ્તરે ષોડશ ગ્રંથમાં પ્રસ્તુત થઈ રહ્યું છે તે વખતે કેટલાક ત્યાગ બહુ પ્રી મેચ્યોર લેવલ ઉપર થઈ ગયા છે. જેમ બાલબોધ ગ્રંથ ઉપર ધર્માર્થ કામ મોક્ષ પુરુષાર્થો બધાનો ત્યાગ થઈ ચૂક્યો છે. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ ઉપર આવીને જ્યારે શ્રી મહાપ્રભુજી અતસ્તુ બ્રહ્મવાદે ને કૃષ્ણ બુદ્ધિર્વિધિયતામ કહી રહ્યા છે તે વખતે અન્ય જ્ઞાનાદિ માર્ગના સંબંધમાં જેટલી પણ આપણી વાસનાઓ છે એ બધાનો પણ ત્યાં ત્યાગ થઈ ગયો છે. એટલે શ્રી પુરુષોત્તમજીએ એક વાત ઓર કહી છે જે આ બધા અર્થોમાં હજી સુધી ન આવી શકી, કે ગ્રહત્યાગ. ગ્રહત્યાગ પૂર્વક શ્રવણ કીર્તન એટલે બીજની દ્રઢતાનો અથવા તો ભક્તિની પ્રવૃત્તિનો એક ઉપાય છે ગ્રહત્યાગપૂર્વક શ્રવણ કીર્તન. આવ્યું ને ખ્યાલમાં? બીજા અર્થો પણ ગ્રાહ્ય છે, અન્ય સાધનોનો ત્યાગ વગેરે વગેરે. પણ એક વાત સમજવાની છે કે જે વ્યાખ્યાકારના જે અર્થને પકડીને ચાલીએ પછી એ ગ્રંથમાં આગળ આવતી બધી વાતને એ વ્યાખ્યાકારની લાઇટમાં જો આપણે લઈશું તો એનો સમન્વય થઈ શકશે. અહીંયા આપણે ગ્રહત્યાગ લઈએ અને પછી બીજા કોઈ આગળ જગ્યાએ ત્યાગ આવે ત્યારે ફરી આપણો કંઈક બીજો અર્થ લઈ લઈએ તો પછી ગોટાળો થશે. એ જ રીતે બીજભાવનો અર્થ કોઈ એક જગ્યાએ આપણે કંઈક લઈએ અને પછી બીજા વ્યાખ્યાકાર અનુસાર બીજદાર્ય પ્રકારસ્તુમાં કોઈ બીજો અર્થ લઈ લઈએ તો ગરબડ થશે. એટલે અલગ અલગ વ્યાખ્યાઓને આપણે જ્યારે વાંચીએ ત્યારે એના અલગ અલગ એંગલને સમજી શકીએ, પણ એનું સાતત્ય જે સ્ટેન્ડ છે એની જે કન્સિસ્ટન્સી છે એ આખા ગ્રંથમાં એ જ વ્યાખ્યાકારને પકડીને ચાલશો તો જ સમજી શકાશે. બરોબર ને? હા, પણ એવું જોડી દો તો થઈ જાય ને. શ્લોકમાં ઓર્ડર દરેક વખતે એ હોય એવું જરૂરી નથી.